એક્સેપ્ટ કરવું પડે, કરેક્ટ બધાને. અને આ તો સંસારમાં તો આખો ગમતે ગપતું આવો કે બની ના, કોઈની એક રકમ હોય ખરો, કોઈ એક માણસ બાર બાર રકમ લાખી લાવે અને પછી કોઈ ચોકડી ગયો શું આવે નથી લાવે, કોઈ બે રકમ એ ના હોય. પણ જવાબ લાવે છે આ લોકો, જવાબ આવે ત્યારે તો શાદી થાય માણસની, જવાબ આવે કે શાદી ના થાય. આ છોકરાને જવાબ ના આવે તો શાદી ના થાય, જવાબ આવે તો શાદી થાય. જેના જવાબ તો હાથો લાવ્યો તમે તમે નીકળી લાવ્યો, શું કહ્યું શાદી થાય છે વાત હતી ને. અને લોકો જોડે જવાબ આવી ગયા, અને ભાન ની વકીલાત નું ભાન હોય તો હજી કરે નહી ગુનો, શું કે છે વકીલાત નું ભાન હોય ત્યાં ગુનો કરે નહી, ભરે ને ભાન ભૂલે ત્યારે ગુનો કરે, જેટલા ગુના થયેલા છે ભાન ભૂલ્યા ના થયેલા, શું થયું ફલાણી કલમ લાગુ થાય. પણ જયારે ભાન ભૂલે ત્યારે તો કાગળિયા હોય ગાઈ, આ તો અમારે જાતે દાખલો જોયેલો, ત્યાં જોયો નહી હોય ને, વાંભળ્યો નહી હોય ને, ભાઈ જયારે સાંભળે તો આપણને ખબર પડે કે હા મારો મારો ચુહાલો, આ ચુહાલો જવાબ કેવી રીતે લાવ્યો, એનો ચુહાલો જવાબ સાચો છે, ગપાઈ ગપ શું કહ્યું બિચાર નાનપણ માં સાંભળેલું તેનું અજ્ઞાન થાય, અભિપ્રાય બંધ ગયેલા ને, અભિપ્રાય બંધ કરેલા એટલે કરી નાખે, જેના અભિપ્રાય છે તેના ગુના થયા કરો, બોલો એકાદ થોડી વિધિઓ કરવાની થોડી આનંદ રહ્યા કરે, કોણ ઉલ્લાસ માં આવે, ઉલ્લાસ તો જે દુખ્યો હોય ને તે ઉલ્લાસ માં આવી જાય, કેવું દુખ્યું ક્યાં નું ઉલ્લાસ છે. ભગવાને કહ્યું કે ચાર ગતિ, ચાર ધ્યાન, ચાર ઉપયોગ, આ ત્રણ મુખ્ય વસ્તુ ચાર ગતિ, નર ગતિ, કિરણ ગતિ, મનુષ્ય ગતિ, દેહ ગતિ. હવે ચાર ઉપયોગ, અશુદ્ધ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ, આ ત્રણે એક જ વસ્તુ છે બધી, શું કે છે એક જ વસ્તુ છે, ફક્ત ધ્યાન એકલું જ છે તે પેલું જે છે શુક્લ ધ્યાન એ એકલું છે તે જુદું છે, શુદ્ધ ઉપયોગ અને શુક્લ ધ્યાન એ મોક્ષનું કારણ છે, શુદ્ધ ઉપયોગ શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન હોય એ મનુષ્ય નું અને દેવ ગતિ નું કામ, રૌદ્ર ધ્યાન હોય તે નર્ક ગતિ નું કામ, અને અસર ધ્યાન હોય તિરણ ગતિ નું કામ. હવે આ ધ્યાન જે ઉપાધિ દે કયા ધ્યાન નું છે, તો કે શુક્લ ધ્યાન નું ઉપાધેય છે, શું છે શુક્લ ધ્યાન ઉપાધેય, હા હું શુદ્ધાત્મા જે લક્ષ ગતિ ઉપાધેય શુક્લ ધ્યાન નું કહેવાય, કેવું શુક્લ ધ્યાન ઉપાધેય લક્ષ ગતિ. આ લક ઉતરી ગયું, હું કેટકી દઉં છું લક ઉતરી ગયું, પેલું લક નથી. વ્યવહાર ચલાવવા પડતો, આપડે વ્યવહાર કેવું પડે, દુકાન માંથી ભાગીદારી કાઢી નાખી હોય, પણ એ કે છે ભાઈ તમારું નામ રહેવા દેશે, આપડે ના સમજીએ ભાગીદારી કાઢી, નામ ખાલી વ્યવહાર માટે સાચું છે. ઇન્કમ ટેક્સ વાળો આવે ત્યારે હા પાડીએ ને પાછું, હા અમારું જ છે, ના કેવું પડે એને, એમ કેવાય એમ કાઢી લીધું છે. એવું ભાઈ વ્યવહાર ને આપડે કેવું પડે ગુનાવી શું, પણ આ તો તેને રહ્યું ધ્યાન જેને ગયા અને જેને શુક્લ ધ્યાન છે એના મોક્ષ થોડા એક બે અવતાર માં થઈ જાય છે. આ તો જેને રૌદ્ર ધ્યાન જેના ગયા, આપણે કચાક માં થતે અધ્યાવસન માં બેસી ગયો હોય, પણ આ અટકણ છે એવું ખબર પડે ને તો એ ધર્મ ધ્યાન કહેવાય. કેવું? હા અટકણ છે ખબર પડે ધર્મ ધ્યાન, અને શુક્લ ધ્યાન તો છે જ જોડે. એટલે આર્થ ધ્યાન એટલે અહીં વરિષ્ઠ થઈ જાય, ચિંતા થઈ જાય. રૌદ્ર ધ્યાન તો અહીં પાર વગર બળતરાજ કરે, એ બે નથી જેને એને મોક્ષ વહેલો મળે એટલે અવતાર માં થઈ જવાનો. આ બે નથી એટલું જોવાનું છે, બીજું શું બધી વાતો તો આપણે ભૂંસાવીએ. આ અક્રમ છે ને તો બધો શોર્ટ છે, તે શોર્ટ કાઢે એટલે બધો જબરજસ્ત શોર્ટ નીકળે, એટલે મને માન થયા કે સાચું છે. આ કર્મ ખપાવી નથી ગયેલા, ખપાવેલો હોય તેને તો વાંધો જ નહીં ને. આ તો આપણે જો હિસાબ બધો શુષ્ય કરવાના હતા, હિસાબ કોઈ નથી. અને આગ્રહો જેટલા જેટલા અભિપ્રાય છે એટલા બધા અભિપ્રાય તો આયા કરે ને. આ કે છે તેને કહ્યું વાર વધારો તો અભિપ્રાય માં જ નહીં ને, અને વાર વધારનાર તું કઈ કપાઈ નાખે છે કે ના અભિપ્રાય માં. અભિપ્રાય બુદ્ધિ ને આશય ના આધીન, કેવું બુદ્ધિ ના આશય ના આધીન. હા બુદ્ધિ માં જેમાં સુખ માન્યું તેવા અભિપ્રાય બેઠેલા હોય, કેવું જેમાં સુખ માન્યું હોય. આપડે બાબો એમના બાબો છે તે આપડે કઈ શું કારણ કે દાળ ભાત કશું નહીં ખાતો, એકલી રસ ને પૂરી બસ. જયારે રસ હોય ત્યારે બીજી, કારણ કે એના અભિપ્રાય બેઠેલા છે. આજે કોઈ શીખવાડતો નથી, આપડે કઈ ભાઈ કોને આવું શીખવાડ છે બાબા ને આવું, કારણ બા કોઈ શીખવાડના નથી, એનો અભિપ્રાય બેઠેલો. એટલે બુદ્ધિ ના આશય માં એ છે કે આમાં સુખ છે તો આ એટલે જપી લે. એટલે આ ચાર ધ્યાન માં આપણને આવે શું રહે છે બધું આપણને બધા સમજાય ને. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન બી શરૂ થાય, હે આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન શરૂ થાય, પણ પોતે એ વખતે પોતે જ્ઞાતા દ્રષ્ટા છે ને એનો બી થોડું નુકસાન કરે શરૂ કરે, પણ તે થાય નહીં, બનતા સુધી ના થાય. એ તો મનમાં એમ ઘૂંચાય છે એટલે જરા ડિપ્રેશન લાગે, બધી થાય નહીં. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન તો ક્યારે થાય, નહીં લાય બળે જે પેલા બળતરા ચાલુ થતી ને એ બળતરા ચાલુ થઈ જાય. ખબર ને આ તો ઘૂંચાયા કરે, ખાલી ઘૂંઘરામણ જેવું લાગ્યા કરે. કેવું? આ કર્મણા ઉદય આવે ને એટલે ઘૂંઘરામણ જેવું લાગે. કેવું લાગે? ઘૂંઘરામણ. એને ડિપ્રેશન કહે છે આપડે, ડિપ્રેશન આવે. પણ મહી મહી જો ચિંતા થતી હોય ને ફરી અહીંયા આવે જ જાય ને, કોઈ ફરી અહીંયા આવે. આ જ્ઞાન જ એવું છે, પછી ચિંતા પણ કરી દેવડાવે. કેવું? અને અમારે કયા ના આજ્ઞા માં રહેતો કાયમ સમાધિ જ છે, પણ આજ્ઞામાં પહેલી આજ્ઞા પણ એકદમ ચારે એવું નથી. આજ્ઞા પહેલી સરળ છે, બહુ સરળ નહી. તમારે કેટલા વખત પડાય છે? પડાય પણ છે, ફૂલાય પણ છે, અથડાય છે, કુટાય, બધું પાછું યાદ આવે છે. એ અથડામણ ચાલુ જ છે એમ મને, પાછું ખ્યાલ આવી જાય ચડતા જ. બીજા મોડું આવે છે એ ખોટું છે, ઓન ધ સ્પોટ થવું જોઈએ. દાદા જે બહુ બહુ વખત છે એના માટે વખત જાય ઓછો થયો, હવે વખત ઓછો થયો, ધીમે ધીમે જાય. હા, પહેલાં જે 4 કલાક પછી ખબર પડતી હતી તે હવે 5 કલાક કે 1/2 કલાક પછી ખબર પડી જાય, 5 મિનિટ ખબર પડે, પણ જે ઇમિડિયેટ ઓન ધ સ્પોટ ખબર પડી જઈએ, અહીં થઈ ગઈ ખબર પડી ગઈ, તમને ઘટતું જાય. જાગ્રત મારી પાસે આ બાજુ અર્પણ ના બની અને પાછા સુરવીર પાછા કાઢો તો મને ભેગા થાય ખબર પડે કે નબળી ઉભી થઈ, એટલે આપણને ખબર પડે કે હજુ કચાશ છે. થર્મોમીટર થર્મોમીટર કહેવાય આપણે, ક્યાં થર્મોમીટર છે આપણું તાપ કેટલો ચડ્યો છે થર્મોમીટર જોઈએ ના છે. હુવાવાડ માં જ વખત જાય, રૂપિયાની હુવાવાડ કરવાની છે. આ ભાઈઓ તો છોકરા ની હુવાડી કરે, પણ આપણે રૂપિયા ની હુવાવાડી માં જ વખત જાય. બહુ મોટું પુણ્ય અમે એમને ગણીએ છીએ, એમને વધારે ને વધારે પૂછાય ગયું. ના નીકળે અમારે આ ખાડા માં નીકળાય નહીં, બીજા બધા ખાડા વાળા નીકળે, બીજા બધા ખાડા વાળા નીકળે, પણ આ ખાડા માં નીકળાય નહીં, નીકળાય ને આટલે બધી પહોંચાય નહીં. હવે તો મન ત્યાં વ્યવહારમાં હોય છતાં લક્ષી બેઠું હોય, ત્યાં કામ કરતા જતા પણ લક્ષ મગજ ઈ કામ કરતું કે દાદા બેઠા હતી, સત્સંગ ચાલુ હશે, સત્સંગ દાદા કરતા હતી, હું બેઠો છું. બીજી કરતા છે, નાસ્તો પાણી કરતા છે, પછી કહ્યું હોય ભાઈ આ સરબત અહી મૂક્યા છે પી લો, એક જણ નીકળીને કે પોઈઝન નાખેલું છે, તો કોણ કોણ પીએ? પછી કોઈ પી હોય કેમ શોખીન છે નહીં પીતા, સોગડી જાય પોઈઝન ના શબ્દ સાથે સોગડી ગયા. ભગવાને શું કહ્યું? જે જ્ઞાન કાર્યકારી થાય તેનું લો જ્ઞાન, અને જે જ્ઞાન કશું કામ કાર્યકારી થાય ને એને જ્ઞાન જ કેમ કહેવાય? ખાલી જ્ઞાન કાર્યકારી તેનું જ્ઞાન, અને એ જ જ્ઞાન એ આત્મા છે, અને એ જ આત્મા એ પરમાત્મા છે, એનાથી કોઈ આગળ કશું છે નહીં. જ્ઞાન એ જ આત્મા છે. ક્રિયાધર્મ છે, પૂજગલ નો સ્થુલ ધર્મ છે, સૂક્ષ્મ ધર્મ છે, એના ધર્મ આમ તો ફેર છે, છતાં પણ ખાલી રાંગ ભીલીપ બેઠી છે, એ ઉઠતી નથી. કેમ બેઠી થાય કે લોકો બેહાડનારા હેલ્પફુલ છે ને. બાબો એનું નામ ના જાણે, પણ બાબા ને લોકો કે ચંદુ ચંદુ એ સમજી જાય કે લોકો મને ચંદુ કરમાં ચંદુ છું, હું કોણ છું. પછી આપણે એમ પૂછીએ ભાઈ તારું નામ શું, ત્યાં કે મારું નામ ચંદુ. આ ફોર્મ થઈ જાય બા, શું ફોર્મ થઈ ગયું તારું. આ બધી રોંગ બિલીફો બેહાડે છે, જગત જગત નો સ્વભાવ છે, પોતાની રોંગ બિલીફ બીજાને રોંગ બિલીફ બેહાડે છે. એ જ્ઞાની પુરુષો એ રોંગ બિલીફો ભાઈ, અરે બાકી કશું આત્માનું કશું બગડ્યું નથી ને, આનું કશું બગડ્યું નથી. જ્યાં સુધી રોંગ બિલીફ છે ત્યાં સુધી સંસાર છે, ને સંસાર છે ત્યાં સુધી રોંગ બિલીફ. શું કહ્યું? આ લોકો કે છે આત્મા બગડી ગયો છે, આત્મા એ થઈ ગયો છે, પાપી થઈ ગયો છે, બધું પૂરતું વિરાજ ના કરે છે આત્માની. શું કરે છે? આત્મા પાપી થઈ જાય પછી નિષ્પાપી થાય નહીં કોઈ દાડે. જેના જે સ્વભાવ જ નથી. આ હોનાર કોક કે છે કે એને કાટ ચડ્યો છે, એ સોનું જ નહીં. અને કોઈક કે છે ભાઈ આ તાંબાને કાટ ચડતો નથી, ત્યાં કે આપણે કઈ તાંબુ ન હોય. શું કહ્યું? એમ ઓળખવું પડે ને વસ્તુને, વસ્તુને વસ્તુ સ્વભાવ થી ઓળખો. કે શું કે છે? બિલીફ તો બદલાઈ ગઈ, બિલીફ જતી રહી આવે. શું થયું? વસ્તુને વસ્તુ સ્વભાવ થી ઓળખો. કે છે વસ્તુ વસ્તુ સ્વભાવ. આ અટકણ આવી, આ નો અટકણ. વસ્તુ ને વસ્તુ ના સ્વભાવ થી ઓળખો. કે છે હવે ઓળખી શકાય એવું છે? તમારે બિલીફ રોંગ બિલીફ ઉઠી ગઈ છે મોરારજી? રોંગ બિલીફ ઉઠી ગઈ ને મોરારજી? શું બિલીફો બધી બેઠી ઉઠી ગઈ ને? એ રોંગ બિલીફ ઉઠી ગઈ. તારે આ લોકો કહે છે મોક્ષ માટે કઈ કરવું પડશે, તક ના કઈ નહીં, રોંગ બિલીફ એટલી ઉખાડવાની જરૂર છે. શું છે? ક્રિયાઓ, ક્રિયાઓ તો જેના જે ઉત્તરમાં ગયેલો હોય તેને ઉત્તરમાંથી પાછું આવવું પડશે. શું દક્ષિણમાં ગયો હોય તો દક્ષિણમાંથી પાછું આવવું પડશે. એટલે ક્રિયાઓ બધાને જ્યાં જ્યાં ગયો હોય ત્યાંથી પાછું આવવાની ક્રિયાઓ બધાને કરવી પડે. શું કરવી પડે? ત્યાંથી પાછી આવવાની ક્રિયાઓ. રિવર્સમાં જ્યાં ગયો ત્યાંથી પાછું આવવું પડશે ને. એટલે જ્યાં ગયા હોય ત્યાંથી પાછા આવે તેમાં આપણે શું લેવા દેવા? એ જ્યાં ગયો હોય ત્યાંથી પાછું આવે તેમાં આપણે શું લાગે વાગે? શું ક્રિયામાં ક્રિયાના આત્માને કઈ લેવા દેવા નથી. રોંગ બિલીફ જ છે. દાદાની પાસે એક કલાકમાં શું દાદા કઈ આખું કઈ નહીં આપણે શકી નાખે? રોંગ બિલીફ બધી ઉઠી જાય, આત્મા પ્રગટ થઈ જાય, બધી ક્રિયા ભગવાનની કૃપા ઉતારે છે કે બધું કામ થઈ જાય ચાલુ છે નહીં? અને કલાકમાં બનેલું દેખાય છે આપણને. આથી આથી આથી આશ્ચર્ય વર્લ્ડમાં કયું બનેલું? વર્લ્ડમાં બધા બનેલું એટલે બહુ આશ્ચર્ય છે. પણ હવે લોકોને આશ્ચર્ય કેવું જોઈએ છે? આ કૂદે એવું જોઈએ, આ કુદાડો કે છે. અરે હું આ એક કુદાડો તો આખું જગત બધા મુસલમાન મુસલમાન બધા અહીં આવે. કોણ ના આવે? અમેરિકાનો હું આવે ઉધર એસા વો એસે કુદતા હૈ તો અમેરિકન હુઆ તો ક્યાં બેહાડી ક્યાં જમાડી આપને બધા? અને આપણી આપણી નિશાનો શું થાય? તો તમે ટકા મારીને કાઢી લઈ ગયો. મિક્સર મિક્સર બધા આવે ને એટલે એ તો જરૂર નહીં. એ વાંદરાને ટોળા ઉભા કરવાનું સાધન. કેવું? વાંદરાને ટોળા. હા, ચમત્કાર તો જાદુ કામ કહેવાય. કેવું? જાદુ કામ. હા, ચમત્કાર હતા. આવડો મોટો ચમત્કાર કલાક માં માણસ ફેરફાર થઈ જાય છે. મોટો ચમત્કાર ઘરે પ્રકૃતિ રિયલ પ્રકૃતિ છે તો બાકી લીધે લીધે શીખો. પ્રકૃતિ છે તેને ભેદવી કેવી રીતે અને તે રિયલ છે કે બહાર થી લીધેલી કોઈ વસ્તુ છે તે સમજ કેમ પડે? રિયલ વસ્તુ અવિનાશી પ્રગતિ, આ ખોટું નથી પણ વિનાશી રિયલ છે. કેવું છે? રિલેટિવ રિયલ છે આ પ્રગતિ. પ્રકૃતિ એટલે મિક્સર સ્વરૂપ છે. આ શું છે? સ્વતંત્ર કોઈ વસ્તુ નથી. સ્વતંત્ર કોઈ વસ્તુ હોય ને, જેટલી સ્વતંત્ર વસ્તુઓ છે એ બધી અવિનાશી છે, રિયલ વસ્તુઓ છે. અરે આ તો મિક્સર સ્વરૂપ છે એટલે મિક્સર ભેળું થાય અને નીકળવું પડે ને. અને આ તો બુદ્ધિશાળીઓના જ્ઞાનમાં એવું વાત છે કે બુદ્ધિ કઈ આત્મા કરે છે માટે આ પોતે બુદ્ધિશાળીઓના જ્ઞાનમાં કેવું વાત છે કે આખું જગત બુદ્ધિના આધીન છે. તેને આધીન છે જ્યાં સુધી હું અહંકાર થાય ત્યાં સુધી બુદ્ધિ હોય, બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય. ત્યાં સુધી બુદ્ધિના આધીન છે ત્યાં સુધી બુદ્ધિના માં દૂર દયા કરે એટલે સત્ય વસ્તુનું નિરીક્ષણ થાય. બાકી એક્ઝેક્ટ જો જ્ઞાનથી જાણવું હોય તો ખુલ્લું ના પડે જ્ઞાની હોય. છતાં અમે તો ખુલ્લું કહીએ છીએ તમને કે જ્ઞાનથી જાણવું હોય તો આત્માએ આવું કશું બન્યું જ નથી. આ જે દેખાય છે ને એ બધું કશું બન્યું નથી. રોંગ બિલીફ જ બેસી તેથી આ ફેરફાર થઈ ગયો. બિલીફ જ રોંગ કે ખાલી રોંગ બિલીફ ફેરફાર કરી આવે એટલે પાછું બધું જાગી. બીજું કશું આત્મા એક ભાગ બગડ્યો નથી કે કશું વાંધો નથી આવ્યો કે એના પટલ થઈ ગયું છે એવું છે નહીં. બિલીફ જ રોંગ થઈ ગઈ છે. બિલીફ આખી થઈ ગયા ને એટલે પછી હતું તેવું તે પોતાના સ્વરૂપ પોતાની શક્તિઓ કેવી જાય. બિલીફ બદલાઈ ગયેલી છે નિરંતર જી માત્ર. આત્મા આવું તેવું કશું કરેલો નથી. આત્મા પરમાત્મા છે. આત્માનામાં એક ગુણ જો આવો હોત ને તો કાયમ સંસારી પણ એનું મુક્ત જ ના થાય. આત્મા પોતે નિર્લેપ છે, અસંગ છે. પણ જો સમજાય તો ના સમજાય ભગવાને વ્યવહારથી આત્મા કરતા કરો તે વ્યવહારથી એટલે શું કે રિયલ નહીં. લોકો એમ કે છે કે અમને કર્યું એવું કે શું કે છે વ્યવહારો એવું કે છે. આપનું નામ શું? શંભુભાઈ પટેલ. શંભુભાઈ પટેલ. શંભુભાઈ આ શંભુ લોકો એમ કે શંભુભાઈ કર્યું. હવે તમને એમ લાગે કે આમાં તો મારી મારી ઈચ્છા નથી. મારી મન બુદ્ધિ બીજ ગયા છે, ચિત્ત બીજ ગયા છે અને આ દેહ શીખે એ થયું તેવો મારી ઈચ્છા નથી. છતાં આ લોકો કહે છે એનું શું કારણ? કારણ કે વ્યવહાર તો એવું જ કહે છે. શું કહે છે? વ્યવહાર તો જેવું દેખશે એવું કહે છે. વ્યવહાર એક્ઝેક્ટ ફિગર કંઈ આપી શકે એટલે વ્યવહારનો કરતા જ છે. શું કહ્યું? અને ખરેખર વાત પોતે સમજે તો કરતા છે. એટલે વ્યવહારથી કરતા કયો છે? તારો લોક પોતે કરતા પણ હું માની લીધું કે હું કરતા જ છું. એ માન્યું તેનું આ ફળ બધું જુઓ થાય એવું બધી બિલીફ રંગ બેઠી. હું કરતા છું એવું બિલીફ બેઠી ત્યાં શું ફળ જુઓ થાય જોયું ને. આ વેદાંતિઓ કહે છે કે અમે કે આત્મા કરતા નથી. એવું કે છે આ જૈનો કે છે આત્મા કરતા છે. એવું કે છે એ બંને બધું ખારામ પડેલા છે. પેલા અદ્વૈત ના ખારામ પડે ને આ દ્વૈત ના ખારામ પડે. આત્મા તેવો નથી. આત્મા દ્વૈતા દ્વૈત છે. દ્વૈતા દ્વૈત એટલે આ દેહ ની અપેક્ષા એ દ્વૈત પણ છે અને પોતાની અપેક્ષા એ અદ્વૈત પણ છે. એવો દ્વૈતા દ્વૈત છે. એક અદ્વૈત ખારો લે તો એ પ્રૂફ થતો આત્મા ભૂત થતો નથી. અદ્વૈત વાળાને દ્વૈત ના વિકલ્પો આવ્યા કરે, દ્વૈત વાળાને અદ્વૈત ના વિકલ્પો આવે, વિકલ્પ ની બહાર જઈ શકે. અને આત્મા દ્વૈતા દ્વૈત કહે એટલે વિકલ્પ ની બહાર ગયો, એ વિકલ્પ. એટલે જ્ઞાની પુરુષો જેમ છે એમ કે આત્મા દ્વૈતા દ્વૈત છે, ક્યાં સુધી લાગુ થાય છે? સિદ્ધ ગતિ ઉપયોગથી વિશેષણ લાગુ નહીં થતું. હા, દેહ નું દેહ છે અને કેવું જ્ઞાન છે, દેહ છે, શું છે, જ્યાં સુધી દ્વૈતા દ્વૈત છે લોકોને મહાવીર માં થઈ દેખાય, લોકોને કેવું જ્ઞાન નહીં દેખાય. કોઈ પણ એકાંતિક માર્ગ લીધો, ગ્રહણ કર્યો એટલે મોક્ષ આત્મા નહી આવે. Yeah.